શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 17 ભગવાન સૂર્યનો મહિમા. મુનિઓએ કહ્યું, હે સુરશ્રેષ્ઠ, તમે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા ભગવાન ભાસ્કરના ઉત્તમ ક્ષેત્રનું જે વર્ણન કર્યું છે તમે સૌએ સાંભળ્યું. હવે એ જણાવો કે એમની ભક્તિ કઈ રીતે કરવામાં આવે છે અને તેઓ કઈ રીતે પ્રસન્ન થાય છે. બ્રહ્માજી બોલ્યા, મન દ્વારા ઈષ્ટદેવ પ્રત્યે જે ભાવના હોય છે તેને જ ભક્તિ અને શ્રદ્ધા કહે છે. જે ઈષ્ટદેવની કથા સાંભળે છે, તેમના ભક્તની પૂજા કરે છે તથા અગ્નિની ઉપાસનામાં સંલગ્ન રહે છે તે સનાતન ભક્ત છે. જે ઈષ્ટદેવનું ચિંતન કરે છે, તેમનામાં જ મન પરોવે છે, તેમની જ પૂજામાં રત રહે છે તથા તેમના માટે જ કર્મ કરે છે તે વાસ્તવમાં સનાતન ભક્ત છે. જે ઈષ્ટદેવ માટે કરવામાં આવતા કર્મોનું અનુમોદન કરે છે તેમના ભક્તોનો દોષ જોતો નથી, અન્ય દેવતાઓની નિંદા કરતો નથી, સૂર્યના વ્રત કરે છે તથા સતત ભગવાન ભાસ્કરનું સ્મરણ કરે છે તે વાસ્તવમાં સાચો ભક્ત છે. બુદ્ધિમાન વ્યક્તિએ સદા આવી જ ભક્તિ કરવી જોઈએ. ભક્તિ સમાધિ સ્તુતિ અને મનથી જે નિયમ લેવામાં આવે છે અને જે બ્રાહ્મણને દાન આપવામાં આવે છે તેને દેવતા પિતર અને મનુષ્ય બધા ગ્રહણ કરે છે. પત્ર પુષ્પ ફળ અને જળ જે કંઈ પણ ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવે છે તેને દેવતા ગ્રહણ કરે છે, પરંતુ તે નાસ્તિકોએ આપેલી વસ્તુ સ્વીકારતા નથી. નિયમ અને આચારની સાથે ભાવશુદ્ધિ પણ હોવી જોઈએ. હૃદયના ભાવને શુદ્ધ રાખીને જે કંઈ કરવામાં આવે છે તે બધું સફળ થાય છે. ભગવાન સૂર્યના સ્તવન જપ ઉપહાર સમર્પણ પૂજન ઉપવાસ વ્રત અને ભજન કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભૂમિ પર માથું ટેકવીને ભગવાન સૂર્યને નમસ્કાર કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા સાતે દ્વીપો સહિત સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. જે સૂર્યદેવને પોતાના હૃદયમાં ધારણ કરીને માત્ર આકાશની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા સંપૂર્ણ દેવતાઓની પરિક્રમા થઈ જાય છે. ભાવશુદ્ધિ હિ પ્રયુક્તવા પ્રયુક્તવ્યા નિયમ આચાર સંયુતા ભાવશુદ્ધયા ક્રિયેતે યત તત્સર્વમ ફલમ તત્સર્વ સર્વમ સફલમ ભવેત સ્તુતિ જપ્યોપહારેણ પૂજ્યામી પૂજ્યાપી વિવસ્વતઃ ઉપવાસેન ભક્ત્યા વે સર્વ પાપે હિ પ્રમુચ્યતે પ્રણિધાય શિરો ભૂમ્યાં નમસ્કારમ કરોતિ યઃ તત્ ક્ષણાત સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશયઃ ભક્તિયુક્તો નરો યો અશો રવેહે કુર્યાત પ્રદક્ષિણામ પ્રદક્ષિણી કૃતા તેન સપ્ત દ્વીપા વસુંધરા સૂર્ય મનસી યહ કૃત્વા કુર્યાદ વ્યોમ પ્રદક્ષિણામ પ્રદક્ષિણી કૃતાસ્તેન સર્વે દેવા ભવંતિ. 29મા અધ્યાયના 17-21 શ્લોક સંખ્યા. ષષ્ઠી કે સપ્તમીએ એકવાર ભોજન કરીને જે નિયમપૂર્વક વ્રતનું પાલન કરીને સૂર્યદેવનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ષષ્ઠી કે સપ્તમીએ દિવસ રાત ઉપવાસ કરીને જે ભગવાન ભાસ્કરનું પૂજન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જ્યારે શુક્લ પક્ષની સપ્તમીએ રવિવાર હોય તો તેને વિજયા સપ્તમી કહે છે. તેમાં આપેલું દાન મહાન ફળ આપનારું છે. વિજયા સપ્તમીએ કરેલું સ્નાન દાન તપ હોમ અને ઉપવાસ બધું જ મોટા મોટા પાતકોનો નાશ કરનારું છે. જે મનુષ્ય રવિવારના દિવસે શ્રાદ્ધ કરીને ભગવાન સૂર્યનું યજન કરે છે તેમને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. જેમના સઘળા ધાર્મિક કાર્યો સદા ભગવાન સૂર્યના નિમિત્તે થાય છે તેમના કુળમાં કોઈ દરિદ્ર અથવા રોગી થતો નથી. જે સફેદ લાલ અથવા પીળી માટીથી ભગવાન સૂર્યના મંદિરમાં લીપણ કરે છે તેને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે નિરાહાર રહીને અનેક પ્રકારના સુગંધિત પુષ્પો દ્વારા સૂર્યનું પૂજન કરે છે તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. જે ઘી અથવા તલના તેલથી દીવો પ્રગટાવીને ભગવાન સૂર્યની પૂજા કરે છે તેની આંખોનું તેજ કદી ઓછું થતું નથી. દીપદાન કરનારી વ્યક્તિ સદા જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત રહે છે. જે સદા દેવ મંદિરો, ચાર રસ્તા અને માર્ગો પર દીપદાન કરે છે તે શરીરે સુંદર અને સૌભાગ્યશાળી થાય છે. દીવાની જ્યોત સદા ઉપર તરફ જાય છે, તેની ગતિ કદી નીચે તરફ હોતી નથી. એ જ પ્રમાણે દીપદાન કરનાર પુરુષ પણ દિવ્ય તેજથી પ્રકાશિત થાય છે, તે કદી તિર્યક યોનિમાં પડતો નથી. બળતા દીવાને કદી હોલવવો નહીં કે તેની ચોરી કરવી નહીં. દીપ હરતા મનુષ્ય તમોમય નરકમાં પડે છે. ઉદયકાળમાં દરરોજ સૂર્યને અર્ધ આપવાથી એક જ વર્ષમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સૂર્યોદયથી લઈને અસ્તાંચલ સુધી સૂર્ય તરફ મુખ રાખીને ઊભા રહીને કોઈ મંત્ર અથવા સ્તોત્રનો પાઠ કરવો એને આદિત્ય વ્રત કહે છે. તે મોટા મોટા પાતકોનો નાશ કરે છે. સૂર્યોદયના સમયે શ્રદ્ધાપૂર્વક અર્ધ્ય આપીને યથાશક્તિ દાન કરવું જોઈએ. એનાથી સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. અર્ધેણ સહિતમ ચૈવ સર્વમ સાંગ પ્રદાપયેત ઉદયે શ્રદ્ધયા યુક્ત સર્વ પાપે હિ પ્રમુચ્યતે. 29મા અધ્યાયનો 46મો શ્લોક. અગ્નિ, જળ, આકાશ, પવિત્ર ભૂમિ, પ્રતિમા તથા પિંડી એટલે વેદીમાં યત્નપૂર્વક સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ. અગ્નો તો એ અંતરિક્ષે ચ શુચો ભૂમ્યામ તથેવ ચ પ્રતિમાયામ તથા પિંડયામ દેવ મધ્યમ પ્રસન્નત પ્રયત્નતઃ. 29મો અધ્યાય 48મો શ્લોક. ઉત્તરાયણ અથવા દક્ષિણાયનમાં સૂર્યદેવનું વિશેષ રૂપે પૂજન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે જે મનુષ્ય વેળા કવેળાએ પણ ભક્તિપૂર્વક સૂર્યદેવનું પૂજન કરે છે તે સૂર્યલેખમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય તીર્થોમાં પવિત્ર થઈને ભગવાન સૂર્યને સ્નાન કરાવવા માટે એકાગ્રતા પૂર્વક જળ ભરીને લાવે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. છત્ર, ધજા, ચંદરવો, પતાકા અને ચામર વગેરે વસ્તુઓ સૂર્યદેવને શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરીને મનુષ્ય અભિષ્ટ ગતિને પ્રાપ્ત થાય છે. મનુષ્ય જે જે પદાર્થો ભક્તિપૂર્વક ભગવાન સૂર્યદેવને અર્પણ કરે છે તેને તેઓ લાખ ગણું કરીને આપે છે. ભગવાન સૂર્યની કૃપાથી માનસિક, વાચિક તથા શારીરિક સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. સૂર્યદેવના એક દિવસના પૂજનથી પણ જે ફળ પ્રાપ્ત થાય છે તે શાસ્ત્રોક્ત દક્ષિણાવાળા સેંકડો યજ્ઞોથી પણ મળતું નથી. મુનિઓએ કહ્યું, હે જગતપતિ, ભગવાન સૂર્યનું આ અદ્ભુત મહાત્મ્ય અમે સાંભળ્યું. હવે બીજું અમે જે પૂછીએ છીએ તે કહો. ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી જે પણ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે કયા દેવતાનું પૂજન કરવું જોઈએ? તેને કઈ રીતે અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય? કયા ઉપાયથી તે ઉત્તમ મોક્ષનો ભાગી થશે તથા તે કયા સાધનનું અનુષ્ઠાન કરે જેનાથી સ્વર્ગમાં ગયા પછી તેને પાછા નીચે ન આવવું પડે? બ્રહ્માજી બોલી, હે દ્વિજવરો, ભગવાન સૂર્ય ઉદય થતા જ પોતાના કિરણોથી સંસારનો અંધકાર દૂર કરી દે છે. તેથી એમનાથી વધીને કોઈ દેવતા નથી. તેઓ આદિ અને અંતરહિત સનાતન પુરુષ અને અવિનાશી છે તથા પોતાના કિરણોથી પ્રચંડ રૂપ ધારણ કરીને ત્રણેય લોકને ગરમી એટલે તાપ આપે છે. બધા જ દેવતાઓ એમના જ સ્વરૂપ છે. જે તપનારાઓમાં શ્રેષ્ઠ સંપૂર્ણ જગતના સ્વામી, સાથી તથા પાલક છે. એ જ વારંવાર જીવોની સૃષ્ટિ અને સંહાર કરે છે તથા એ જ પોતાના કિરણોથી પ્રકાશિત થાય છે, તપે છે અને વૃષ્ટિ કરે છે. એ ધાતા, વિધાતા, સંપૂર્ણ ભૂતોના આદિ કારણ અને બધા જીવોને ઉત્પન્ન કરનારા છે. એ કદી ક્ષીણ થતા નથી. એમનું મંડળ સદા અક્ષય રહે છે. એ પિતૃઓના પિતૃ અને દેવતાઓના પણ દેવતા છે. એમનું સ્થાન ધ્રુવ એટલે અચળ માનવામાં આવે છે, જ્યાંથી ફરી નીચે આવવું પડતું નથી. સૃષ્ટિકાળમાં સંપૂર્ણ જગત સૂર્યથી જ ઉત્પન્ન થાય છે અને પ્રલય કાળે અત્યંત તેજસ્વી ભાસ્કરમાં જ તેનો લય થાય છે. અસંખ્ય યોગીઓ પોતાના દેહનો ત્યાગ કરીને વાયુ સ્વરૂપ થઈને તેજો રાશિ ભગવાન સૂર્યમાં જ પ્રવેશ કરે છે. રાજા જનક વગેરે ગૃહસ્થ યોગીઓ, વાલખિલ્ય વગેરે બ્રહ્મવાદી મહર્ષિઓ, વ્યાસ વગેરે વાનપ્રસ્થ ઋષિઓ તથા અનેક સંન્યાસીઓ યોગનો આશ્રય લઈને સૂર્યમંડળમાં પ્રવેશી ચૂક્યા છે. વ્યાસપુત્ર શ્રીમાન સુખદેવજી પણ યોગ ધર્મ પ્રાપ્ત કર્યા પછી સૂર્યના કિરણોમાં પહોંચીને જ મોક્ષપદમાં સ્થિત થયા. તેથી તમે સૌ સદા ભગવાન સૂર્યની આરાધના કરો, કેમ કે તેઓ સંપૂર્ણ જગતના માતા પિતા અને ગુરુ છે. અવ્યક્ત પરમાત્મા સમસ્ત પ્રજાપતિઓ અને વિવિધ પ્રકારની પ્રજાઓની સૃષ્ટિ કરીને પોતાને 12 રૂપોમાં વિભક્ત કરીને આદિત્ય રૂપે પ્રગટ થાય છે. ઇન્દ્ર, ધાતા, પર્જન્ય, ત્વષ્ટા, પુષા, અર્યમા, ભગ, વિવસ્વાન, વિષ્ણુ, અંશુમાન, વરુણ અને મિત્ર, આ 12 મૂર્તિઓ દ્વારા પરમાત્મા સૂર્ય સંપૂર્ણ જગતને વ્યાપ્ત છે. ભગવાન આદિત્યની જે પ્રથમ મૂર્તિ છે તેનું નામ ઇન્દ્ર છે. દેવરાજના પદ પર પ્રતિષ્ઠિત છે. તે દેવ શત્રુઓનો નાશ કરનાર મૂર્તિ છે. ભગવાનના બીજા વિગ્રહનું નામ ધાતા છે, જે પ્રજાપતિના પદ પર સ્થિત થઈને વિવિધ પ્રકારની પ્રજાની સૃષ્ટિ કરે છે. સૂર્યદેવની ત્રીજી મૂર્તિ પર્જન્યના નામે વિખ્યાત છે, જે વાદળોમાં સ્થિત થઈને પોતાના કિરણો વડે વર્ષા કરે છે. તેમના ચોથા વિગ્રહને ત્વષ્ટા કહે છે. ત્વષ્ટા સંપૂર્ણ વનસ્પતિઓ અને ઔષધિઓમાં સ્થિત રહે છે. તેમની પાંચમી મૂર્તિ પુષાના નામે પ્રસિદ્ધ છે, જે અન્નમાં સ્થિત થઈને સદા પ્રજાજનોની પુષ્ટિ કરે છે. સૂર્યની જે છઠ્ઠી મૂર્તિ છે તેનું નામ અર્યમા છે. તે વાયુના આશ્રય બધા દેવતાઓમાં સ્થિત રહે છે. ભાનુનો સાતમો વિગ્રહ ભગ નામે વિખ્યાત છે. તે ઐશ્વર્ય તથા દેહધારીઓના શરીરમાં સ્થિત થાય છે. સૂર્યદેવની આઠમી મૂર્તિ વિવસ્વાન કહેવાય છે. તે અગ્નિમાં સ્થિત થઈને ખાધેલા અન્નને પચાવે છે. તેમની નવમી મૂર્તિ વિષ્ણુ નામે વિખ્યાત છે, જે સદા દેવ શત્રુઓનો નાશ કરવા માટે અવતાર લે છે. સૂર્યની દસમી મૂર્તિનું નામ અંશુમાન છે, જે વાયુમાં પ્રતિષ્ઠિત થઈને સમસ્ત પ્રજાને આનંદ પ્રદાન કરે છે. સૂર્યનું 11મું સ્વરૂપ વરુણ નામે પ્રસિદ્ધ છે, જે સદા જળમાં સ્થિત થઈને પ્રજાનું પોષણ કરે છે. ભાનુના 12મા વિગ્રહનું નામ મિત્ર છે, જેણે સંપૂર્ણ લોકનું હિત કરવા માટે ચંદ્ર નદીના તટ પર સ્થિત થઈને તપસ્યા કરી. પરમાત્મા સૂર્યદેવે આ 12 મૂર્તિઓ દ્વારા સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. તેથી ભક્ત પુરુષો માટે ઉચિત છે કે તેઓ ભગવાન સૂર્યમાં મન ફરોવીને પૂર્વોક્ત 12 મૂર્તિઓમાં તેમના ધ્યાન અને નમસ્કાર કરે. આ પ્રમાણે 12 આદિત્યને નમસ્કાર કરીને તેમના નામોનું દરરોજ સ્મરણ અને પાઠ કરવાથી મનુષ્ય સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. મુનિઓએ પૂછ્યું, જો આ સૂર્ય સનાતન આદિદેવ છે તો તેમણે વરદાનની ઈચ્છાથી સામાન્ય મનુષ્યની જેમ તપસ્યા શા માટે કરી? બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, આ સૂર્યનું પરમ ગોપનીય રહસ્ય છે. પૂર્વકાળમાં મિત્ર દેવતાએ મહાત્મા નારદને જે વાત જણાવી હતી તે હું તમને કહું છું. એક સમયની વાત છે, પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનારા મહાયોગી નારદજી મેરુગિરીના શિખરથી ગંધમાદન પર્વત પર ઉતર્યા અને સંપૂર્ણ લોકમાં વિચરતા રહીને તે સ્થાન પર આવ્યા જ્યાં મિત્રદેવ તપસ્યા કરી રહ્યા હતા. તેમને તપસ્યામાં લીન જોઈને નારદજીના મનમાં કુતૂહલ થયું. એ વિચારવા લાગ્યા, જે અક્ષય, અવિકારી, વ્યક્ત, અવ્યક્ત સ્વરૂપ અને સનાતન પુરુષ છે, જે મહાત્માએ ત્રણેય લોકને ધારણ કર્યા છે, જે સર્વ દેવતાઓના પિતા અને પરાત્પર છે, એ ક્યાં દેવતાઓ અથવા પિતૃનું યજન કરી રહ્યા છે? આ પ્રમાણે મનમાં વિચાર કરીને નારદજીએ મિત્ર દેવતાને પૂછ્યું, હે ભગવાન, અંગો પાંગો સહિત સંપૂર્ણ વેદો અને પુરાણોમાં તમારા મહિમાનું ગાન કરવામાં આવે છે. તમે અજન્મા, સનાતન, ધાતા તથા ઉત્તમ અધિષ્ઠાન છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ તમારામાં પ્રતિષ્ઠિત છે. ગૃહસ્થ વગેરે ચારે આશ્રમ સતત તમારું જ યજન કરે છે. તમે જ સર્વના પિતા, માતા અને સનાતન દેવતા છો. છતાં તમે ક્યાં દેવતા અથવા પિતરની આરાધના કરો છો એ મને સમજાતું નથી. મિત્રે કહ્યું, હે બ્રહ્મન, આ પરમ ગોપનીય સનાતન રહસ્ય કહેવાને યોગ્ય તો નથી, પરંતુ તમે ભક્ત છો તેથી તમારી સામે હું તેનું યથાર્થ વર્ણન કરું છું. જે સૂક્ષ્મ, અવિજ્ઞે, અવ્યક્ત, अचल, ध्रुव, इंद्रियोथी रहित, इंद्रियोना विषयोथी रहित तथा संपूर्ण भूतोथी अलगो छे, ते समस्त जीवोने जीवोनो अंतरात्मा छे, तेने क्षेत्रज्ञ पण कहे छे। ए त्रणे गुणोथी भिन्न पुरुष छे, तेनुं ज नाम भगवान हिरण्यगर्भ छे। તે સંપૂર્ણ વિશ્વનો આત્મા સર્વ એટલે સંહારકારી અને અક્ષર એટલે અવિનાશી છે। તેણે આ એકાત્મક ત્રિલોકને પોતાના આત્મા દ્વારા ધારણ કરી રાખ્યો છે। તે સ્વયં શરીરથી રહિત હોવા છતાં દરેક શરીરમાં નિવાસ કરે છે। શરીરમાં હોવા છતાં તે તેના કર્મોથી ભિન્ન થતો નથી। તે મારો, તમારો તથા અન્ય સગળા જે દેહધારીઓ છે તેમનો પણ આત્મા છે, સર્વનો સાક્ષી છે। કોઈ પણ તેને ગ્રહણ કરી શકતું નથી। તે સગુણ નિર્ગુણ વિશ્વરૂપ તથા જ્ઞાન ગમ્ય છે। તેના બધી બાજુ હાથ પગ છે, બધી બાજુ નેત્ર મસ્તક અને મુખ છે તથા બધી બાજુ કાન છે। તે સંસારમાં સર્વને વ્યાપ્ત કરીને સ્થિત છે। વસન્નન અપી શરીરેષુ ન સ લિપ્યેત કર્મભી મમ અંતરાત્મા તવ ચયે અન્ય દેહ સંસ્થિતા સર્વેષાં સાક્ષી ભૂતો અસો ન ગ્રાહ્ય કેનચિત કવચિત ક્વચિત સગુણો નિર્ગુણો વિશ્વો જ્ઞાન ગમ્યો યશો સ્મૃતઃ સર્વતઃ પાણી પાદાંતઃ સર્વતો અક્ષિરો શિરો મુખઃ સર્વતઃ શ્રુતિમ આલોકે સર્વમાં વૃત્તિ તિષ્ઠતિ। બધા જ મસ્તકો તેના અધ્યાય 63 થી 65 શ્લોક સંખ્યા। બધા જ મસ્તકો તેના જ મસ્તક, સગળી ભુજાઓ તેની જ ભુજાઓ, સમસ્ત પગ તેના જ પગ, સર્વ નેત્ર તેના જ નેત્ર તથા બધી નાસિકાઓ તેની જ નાસિકાઓ છે। તે સ્વેચ્છાચારી છે અને એકલો જ સંપૂર્ણ ક્ષેત્રમાં સુખપૂર્વક વિચરે છે। અહીં જેટલા શરીર છે બધા ક્ષેત્ર કહેવાય છે। તે બધાને તે યોગાત્મા જાણે છે, તેથી ક્ષેત્રજ્ઞ કહેવાય છે। અવ્યક્ત પૂરમાં શયન કરે છે, તેથી તેને પુરુષ કહે છે। વિશ્વનો અર્થ છે બહુવિધ, તે પરમાત્મા સર્વત્ર છે, તેથી બહુવિધ રૂપી હોવાના કારણે તેને વિશ્વરૂપ માનવામાં આવે છે। એકમાત્ર તેજ મહાન છે જે, અને એકમાત્ર તેજ પુરુષ પણ કહેવાય છે, તેથી તે એકમાત્ર સનાતન પરમાત્મા જ મહાપુરુષ કહેવાય છે। તે પરમાત્મા સ્વયં પોતાને 100,000,00,000 અને કરોડો રૂપોમાં પ્રગટ કરી લે છે, કરોડો રૂપોમાં પ્રગટ કરી લે છે। જેમ આકાશમાંથી નિસરેલું જળ ભૂમિના વિશેષ રસથી અન્ન સ્વાદવાળું થઈ જાય છે, તે જ પ્રમાણે ગુણમય રસના સંપર્કથી તે પરમાત્મા અનેક રૂપે પ્રતીત થાય છે। જેમ એક જ વાયુ સમસ્ત શરીરોમાં 5 રૂપમાં રહે છે, તે જ પ્રમાણે આત્માની પણ એકતા અને અનેકતા માનવામાં આવી છે। જેમ અગ્નિ બીજા સ્થાનની વિશેષતાથી અન્ય નામ ધારણ કરે છે, તે જ પ્રમાણે તે પરમાત્મા બ્રહ્મા વગેરે રૂપો ભિન્ન ભિન્ન નામ ધારણ કરે છે। જેમ એક દીવો 1,000 દીવા પ્રગટાવે છે, તે જ પ્રમાણે તે એક જ પરમાત્મા 1,000 રૂપ ઉત્પન્ન કરે છે। સંસારમાં જે ચરાચર ભૂત છે તે નિત્ય નથી, પરંતુ તે પરમાત્મા અક્ષય અપ્રમેય તથા સર્વવ્યાપી છે। તે બ્રહ્મ સત અસત સ્વરૂપ છે। લોકમાં દેવ કાર્ય તથા પિતૃ કાર્યમાં તેની જ પૂજા થાય છે, તેનાથી વધીને બીજો કોઈ દેવતા કે પિતર નથી। તેનું જ્ઞાન પોતાના આત્મા દ્વારા થાય છે, તેથી હું તે જ સર્વાત્માનું પૂજન કરું છું। હે દેવર્ષિ, સ્વર્ગમાં પણ જે જીવ એ પરમેશ્વરને વંદન કરે છે, તેના દ્વારા અપાયેલી અભિષ્ટ ગતિને પ્રાપ્ત થાય છે। દેવતાઓ અને પોતપોતાના આશ્રમોમાં સ્થિત મનુષ્યો ભક્તિપૂર્વક સૌના આદિ એવા એ પરમાત્માનું પૂજન કરે છે અને પરમાત્મા તેમને સદગતિ પ્રદાન કરે છે। તે સર્વાત્મા સર્વગત અને નિર્ગુણ છે। હું ભગવાન સૂર્યને આવા માનીને પોતાના જ્ઞાન મુજબ તેમનું પૂજન કરું છું। નારદજી, આ ગોપનીય ઉપદેશ મેં તમને તમારી ભક્તિના કારણે કહ્યો છે, તમે પણ આ રહસ્ય સારી પેટે સમજી લીધું છે। દેવતા મુનિ અને પુરાણ બધા પરમાત્માને વરદાયક માને છે અને એ જ ભાવથી ભગવાન દિવાકરનું પૂજન કરે છે। બ્રહ્માજી કહે છે, આ પ્રમાણે મિત્ર દેવતાએ પૂર્વકાળમાં નારદજીને આ ઉપદેશ આપ્યો હતો, તે ઉપદેશ મેં પણ તમને સૌને કહી સંભળાવ્યો। જે સૂર્યનો ભક્ત ન હોય તેને આ ઉપદેશ આપવો નહીં. જે મનુષ્ય દરરોજ આ પ્રસંગને સાંભળે છે કે સંભળાવે છે તે અવશ્ય ભગવાન સૂર્યના લોકમાં જાય છે. આરંભથી જ આ કથાને સાંભળીને રોગી મનુષ્ય રોગમુક્ત થઈ જાય છે અને જિજ્ઞાસુને ઉત્તમ જ્ઞાન તથા અભિષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે. હે મુનિઓ, જ્યાંનો પાઠ કરે છે કે જે જે વસ્તુની કામના કરે છે તેને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.